તે મને સર્વ જીવો સમાન જ પ્રિય છે, પરંતુ ભક્તિમાન અત્યંત નીચ પ્રાણી પણ મને પ્રાણો સમાન પ્રિય છે. આ મારી ટેવ છે. પવિત્ર, સુશીલ અને સુંદર બુદ્ધિવાળા સેવક બતાવ કોને પ્રિય લાગતા નથી? વેદ અને પુરાણ આવી જ નીતિ કહે છે. હે કાગ, સાવધાન થઈને સાંભળ. એક પિતાના ઘણા જ પુત્ર પૃથક પૃથક ગુણ, સ્વભાવ અને આચરણવાળા હોય છે. કોઈ પંડિત હોય છે, કોઈ તપસ્વી, કોઈ જ્ઞાની, કોઈ ધની, કોઈ શૂરવીર, કોઈ દાની, કોઈ સર્વજ્ઞ અને કોઈ ધર્મપરાયણ હોય છે. પિતાનો પ્રેમ આ બધા પર સમાન હોય છે, પરંતુ એમનામાંથી જો કોઈ મન, વચન અને કર્મથી પિતાનો જ ભક્ત હોય છે, સ્વપ્નમાં એ બીજો ધર્મ નથી જાણતો, તો એ પુત્ર પિતાને પ્રાણ સમાન પ્રિય હોય છે. જોકે ભલે તે સર્વ પ્રકારે અજ્ઞાની જ હોય, આ પ્રમાણે ત્રિયંચ, દેવ, મનુષ્ય અને અસુરો સહિત જેટલા પણ ચેતન અને જડ જીવો છે, તેમનાથી ભરાયેલું આ સંપૂર્ણ વિશ્વ મારું જ ઉત્પન્ન કરેલું છે, માટે સર્વે પર મારી સમાન દયા છે. પરંતુ એમનામાંથી જે મદ અને માયાને ત્યજીને મન, વચન અને શરીરથી મને જ ભજે છે, તે પુરુષ હોય, નપુંસક હોય, સ્ત્રી હોય અથવા ચર અચર કોઈ પણ જીવ હોય, કપટ ત્યજીને જે કોઈ પણ સર્વભાવે મને ભજે છે, તે જ મને પરમ પ્રિય છે. હે પક્ષી, હું તને સત્ય કહું છું. પવિત્ર, અનન્ય અને નિષ્કામ સેવક મને પ્રાણોની જેમ પ્રિય છે. આવો વિચાર કરીને સર્વે આશા ભરોસા છોડીને મને જ ભજ. તને કાળ ક્યારેય નહીં વ્યાપે. નિરંતર મારું સ્મરણ અને ભજન કરતું રહેજે. પ્રભુના વચનામૃત સાંભળીને હું ધરાતો ન હતો. મારું શરીર પુલકિત હતું અને મનમાં હું અત્યંત હરખાઈ રહ્યો હતો. તે સુખ મન અને કાન જ જાણે છે. જીભથી તેના વખાણ કરી શકાતા નથી. પ્રભુની શોભાનું તે સુખ નેત્રો જ જાણે છે, પણ તે કહી કેવી રીતે શકે? તેમને વાણી તો છે જ નહીં. મને અનેક પ્રકારે સારી રીતે સમજાવીને અને સુખ આપીને પ્રભુ એ જ બાળકોના ખેલ કરવા લાગ્યા. નેત્રોમાં જળ ભરીને અને મુખને કંઈક રૂક્ષ કરીને તેમણે માતાની સામે જોયું અને મુખાકૃતિ તથા ચિતવન દ્વારા માતાને સમજાવી દીધું કે ઘણી ભૂખ લાગી છે. આ જોઈને માતા તરત ઉઠીને દોડી અને કોમળ વચન કહીને તેમણે શ્રી રામજીને છાતીએ લગાડી દીધા. માતા ખોળામાં લઈને એમને દૂધ પીવડાવવા લાગી અને શ્રી રઘુનાથજીની લલિત લીલાઓ ગાવા લાગી. જે સુખને માટે સર્વેને સુખ આપનારા કલ્યાણ રૂપ ત્રિપુરારી શિવજીએ અશુભ વેશ ધારણ કર્યો, તે સુખમાં અવધપુરીના નરનારી નિરંતર નિમગ્ન રહે છે. તે સુખનો લવલેશ માત્ર જેમણે એકવાર સ્વપ્નમાં પ્રાપ્ત કરી લીધો, હે પક્ષીરાજ, તે સુંદર બુદ્ધિવાળા સજ્જન પુરુષ તેની સામે બ્રહ્મ સુખને પણ કંઈ ગણતા નથી. હું બીજા થોડાક સમય સુધી અવધપુરીમાં રહ્યો અને મેં શ્રી રામજીની રસિક બાળ લીલાઓ જોઈ. શ્રી રામજીની કૃપાથી હું ભક્તિનું વરદાન પામ્યો. તત્પશ્ચાત પ્રભુના ચરણોની વંદના કરીને હું પોતાના આશ્રમે પાછો ફર્યો. આ પ્રમાણે જ્યારે શ્રી રઘુનાથજીએ મને અપનાવ્યો ત્યારથી માયા મને ક્યારેય નથી વ્યાપી. શ્રી હરિની માયાએ મને જેમ નચાવ્યો તે સર્વે ગુપ્ત ચરિત્ર મેં કહ્યા. હે પક્ષીરાજ ગરુડ, હવે હું તમને મારો પોતાનો અનુભવ કહું છું. તે આ છે કે ભગવાનના ભજન વિના ક્લેશ દૂર થતા નથી. હે પક્ષીરાજ, સાંભળો. શ્રી રામજીની કૃપા વિના શ્રી રામજીની પ્રભુતા નથી જાણી શકાતી. પ્રભુતા જાણ્યા વિના તેના પર વિશ્વાસ નથી જામતો. વિશ્વાસના વિના પ્રીતિ નથી થતી અને પ્રીતિ વિના ભક્તિ એવી જ રીતે દ્રઢ નથી થતી જેમ, હે પક્ષીરાજ, જળની ચિકાશ દ્રઢ રહેતી નથી. ગુરુ વિના શું જ્ઞાન થઈ શકે છે? અથવા વૈરાગ્ય વિના ક્યાંય જ્ઞાન થઈ શકે છે? આ જ રીતે વેદ અને પુરાણ કહે છે કે શ્રીહરિની ભક્તિ વિના શું સુખ મળી શકે છે? હે તાત, સ્વાભાવિક સંતોષ વિના શું કોઈ શાંતિ પામી શકે છે? ભલે કરોડો ઉપાય કરીને હઠે ભરાઈ ભરાઈને મરો, તો પણ શું ક્યાંય જળ વિના નાવ ચાલી શકે છે? સંતોષ વિના કામનાનો નાશ થતો નથી અને કામનાઓની હયાતીમાં સ્વપ્ને સુખ મળી શકતું નથી, અને શ્રીરામના ભજન વિના કામનાઓ ક્યાંય મટી શકે છે? ધરતી વિના ક્યાંય ઝાડ ઉગી શકે છે? વિજ્ઞાનના વિના શું સંભાવ આવી શકે છે? આકાશ વિના શું કોઈ રિક્ત સ્થાન પામી શકે છે? શ્રદ્ધા વિના ધર્મ નથી થતો. શું પૃથ્વી તત્વ વિના કોઈ ગંધ પામી શકે છે? તપ વિના શું તેજ પ્રસરી શકે છે? જળ તત્વ વિના સંસારમાં શું રસ હોઈ શકે છે? પંડિતજનોની સેવા વિના શું શીલ પ્રાપ્ત થઈ શકે છે? હે ગોસાઈ, તેજ વિના રૂપ નથી મળતું. નિજ સુખ વિના શું મન સ્થિર થઈ શકે છે? વાયુ તત્વના વિના શું સ્પર્શ થઈ શકે છે? શું વિશ્વાસના વિના કોઈ પણ સિદ્ધિ થઈ શકે છે? આ પ્રમાણે શ્રીહરિના ભજન વિના જન્મ મૃત્યુના ભયનો નાશ થતો નથી. વિના વિશ્વાસે ભક્તિ નથી થતી. ભક્તિ વિના શ્રી રામજી પલળતા નથી, અને શ્રી રામજીની કૃપા વિના જીવ સ્વપ્નમાંય શાંતિ પામતો નથી. હે ધીર બુદ્ધિ, આવો વિચાર કરીને સંપૂર્ણ તર્કો અને સંદેહોને ત્યજીને કરુણાની ખાણ સુંદર અને સુખ આપનાર શ્રી રઘુવીરનું ભજન કરો. હે પક્ષીરાજ, હે નાથ, મેં પોતાની બુદ્ધિ અનુસાર પ્રભુના પ્રતાપ અને મહિમાનું ગાન કર્યું. મેં આમાં કોઈ વાત યુક્તિથી વધારીને નથી કહી. આ સર્વે પોતાની આંખે નિહાળીને કહ્યું છે. શ્રી રઘુનાથજીનો મહિમા, નામ, રૂપ અને ગુણોની કથા સર્વે અપાર અને અનંત છે, તથા શ્રી રઘુનાથજી સ્વયં પણ અનંત છે. મુનિગણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે શ્રીહરિના ગુણ ગાય છે. વેદ, શેષ અને શિવજી પણ તેમનો પાર નથી પામતા. આપથી માંડીને મચ્છર સુધીના સર્વે નાના મોટા પક્ષી આકાશમાં ઉડે છે, પરંતુ આકાશનો અંત કોઈ નથી પામતા. આ જ પ્રમાણે હે તાત, શ્રી રઘુનાથજીના મહિમામાં ગોથું મારે પણ શું કોઈ તેનો તાગ પામી શકે છે? શ્રી રામજીનો અબજો કામદેવો સમાન સુંદર દેહ છે. તેઓ અનંત કોટી દુર્ગાઓ સમાન શત્રુનાશક છે. અબજો ઇન્દ્રોની જેમ એમનો વિલાસ છે. અબજો આકાશોની જેમ તેમનામાં અનંત અવકાશ છે. અબજો પવનની સમાન મહાન બળ એમનામાં છે, અને અબજો સૂર્યો જેવો પ્રકાશ છે. અબજો ચંદ્રમાઓ જેવા તેઓ શીતળ અને સમસ્ત ભયોને નાશ કરનારા છે. અબજો કાળોની જેમ તેઓ અત્યંત દુસ્તર, દુર્ગમ અને દુરંત છે. તે ભગવાન અબજો અગ્નિ જેવા અત્યંત પ્રબળ છે. અબજો પાતાળ જેવા પ્રભુ અગાધ છે. અબજો યમરાજની પેઠે ભયાનક છે. અનંત કોટી તીર્થ સમાન તે પવિત્ર કરનારા છે. તેમનું નામ સંપૂર્ણ પાપ સમૂહોનો નાશ કરનારું છે. શ્રી રઘુવીર કરોડો હિમાલય સમાન અચળ છે, અને અબજો સમુદ્રો સમાન ગંભીર છે. ભગવાન અબજો કામધેનુઓની જેવા સર્વે કામનાઓને આપનારા છે. અનંત કોટી સરસ્વતીઓ સમાન ચતુરતા તેમનામાં છે. અબજો બ્રહ્માઓ સમાન સૃષ્ટિ રચનાની નિપુણતા છે. તેઓ કરોડો વિષ્ણુઓ સમાન પાલન કરનારા અને અબજો રુદ્રો સમાન સંહાર કરનારા છે. તેઓ અબજો કુબેરો સમાન ધનવાન અને કરોડો માયાની સમાન સૃષ્ટિના ભંડાર છે. ભાર ઉપાડવામાં તેઓ અબજો શેષોની સમાન છે. અધિક શું, જગદીશ્વર પ્રભુ શ્રી રામજી સર્વે વાતોમાં સીમા રહિત અને ઉપમા રહિત છે. શ્રી રામજી ઉપમા રહિત છે, તેમની કોઈ બીજી ઉપમા છે જ નહીં. શ્રી રામની સમાન શ્રી રામ જ છે એવું વેદો કહે છે. જેમ અબજો આજ્ઞાઓને સમાન કહેવાથી સૂર્ય અત્યંત લઘુતાને જ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે પોતપોતાની બુદ્ધિના વિકાસ અનુસાર મુનીશ્વર શ્રી હરિનું વર્ણન કરે છે. પરંતુ પ્રભુ ભક્તોના ભાવ માત્રને ગ્રહણ કરનારા અને અત્યંત કૃપાળુ છે.